શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય બીજો. શ્રીકૃષ્ણ મુનિના પુત્રોનો પક્ષીની યોનિમાં જન્મ લેવાનું કારણ માર્કંડેયજી કહે છે. જેમિની. જેમિને અરિષ્ટ નેમિના પુત્ર પૃથ્વીરાજ ગરુડ થયા. ગરુડના પુત્ર સંપાતિના નામે વિખ્યાત થયા. સંપાતિનો પુત્ર શુરવીર સુપાર્શ્વ હતો. સુપાર્શ્વનો પુત્ર કુંભી અને કુંભીનો પુત્ર પુલોલુપ થયો. તેના પણ બે પુત્ર હતા. તેમનામાં એકનું નામ કંક અને બીજાનું નામ કંધર હતું. કંધરને તારક્ષી નામની કન્યા થઈ, જે પૂર્વજન્મમાં શ્રેષ્ઠ અપ્સરા વપુ હતી. અને દુર્વાસા મુનિની શાપાગ્નિથી દગ્ધ થઈને પક્ષીણી રૂપે પ્રગટ થઈ હતી. મંદપાલ પક્ષીના પુત્ર દ્રોણે કંધરની અનુમતિથી તે કન્યા સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી ત્રાક્ષી ગર્ભવતી થઈ. તેનો ગર્ભ હજી 3.5 મહિનાનો જ હતો ત્યારે તે કુરુક્ષેત્રમાં ગઈ. ત્યાં કૌરવ અને પાંડવોનું મહાયુદ્ધ ચાલુ હતું. ભવિત્વ્યતાવશ તે પક્ષીણી તે યુદ્ધક્ષેત્રમાં પ્રવેશ કરી ગઈ. ત્યાં તેણે જોયું ભગદત્ત અને અર્જુન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. સંપૂર્ણ આકાશ બાણોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. એ દરમિયાન અર્જુનના ધનુષમાંથી છૂટેલું એક બાણ બહુ વેગપૂર્વક તેની નજીક આવ્યું અને તેના પેટમાં ઘૂસી ગયું. પેટ ફાટી જવાથી ચંદ્રમા જેવા શ્વેત રંગવાળા 4 ઈંડા પૃથ્વી પર પડી ગયા. પરંતુ તેમનું આયુષ્ય બાકી હતું તેથી તે ફૂટી ન ગયા, બલકે પૃથ્વી પર એ રીતે પડ્યા જાણે રૂના ઢગલા ઉપર પડ્યા હોય. તે ઈંડાના પડતા જ ભગદત્તના સુપ્રતિક નામના ગજરાજની પીઠથી એક બહુ મોટો ઘંટ પણ તૂટીને પડ્યો, જેનું બંધન બાણોના આઘાતથી કપાઈ ગયું હતું. જોકે તે ઈંડાની સાથે જ પડ્યો હતો, છતાં તે તેમની ચારે બાજુથી ઢાંકણ થઈને પડ્યો અને ધરતીમાં થોડો ઉતરી ગયો. યુદ્ધ સમાપ્ત થયા પછી ત્યાં ઘંટની નીચે ઈંડા પડ્યા હતા. તે સ્થાન પર સમિક નામના એક સંયમી મહાત્મા ગયા. તેમણે ત્યાં પક્ષીના બચ્ચાઓનો અવાજ સાંભળ્યો. જોકે તે બધાને પરમ વિજ્ઞાન પ્રાપ્ત હતું, છતાં તાજા જન્મેલા હોવાના કારણે હજુ તે સ્પષ્ટ બોલી શકતા ન હતા. તે બચ્ચાઓના અવાજથી શિષ્યો સહિત મહર્ષિ સમિકને બહુ વિસ્મય થયું અને તેમણે ઘંટને ઉઠાવીને તેની નીચે પડેલા તે માતા પિતા અને પાંખો વિનાના પક્ષીના બચ્ચાને જોયા. તેમને આ પ્રમાણે જમીન પર પડેલા જોઈને મહામુનિ સમિક આશ્ચર્યમાં ડૂબી ગયા અને પોતાની સાથે આવેલા દ્વિજોને કહ્યું, દેવાસુર સંગ્રામમાં જ્યારે દૈત્યોની સેના દેવતાઓથી પીડિત થઈને ભાગવા લાગી ત્યારે તેના તરફ જોઈને સ્વયં વિપ્રવર શુક્રાચાર્ય બરાબર જ કહ્યું હતું, ઓ કાયરો, પીઠ દેખાડીને કેમ જઈ રહ્યા છો? જશો નહીં, પાછા આવો. અરે, વીરતા અને સુયશનો પરિત્યાગ કરીને એવા ક્યાં સ્થાનમાં જશો જ્યાં તમારું મૃત્યુ નહીં થાય? કોઈ ભાગી જાય અથવા યુદ્ધ કરે તે ત્યાં સુધી જીવિત રહી શકે છે જ્યાં સુધી પહેલાં, એટલે વિધાતાએ તેનું આયુ નિશ્ચિત કરી દીધું છે. વિધાતાની ઈચ્છા પ્રમાણે જ્યાં સુધી આયુષ્ય પૂરું થઈ જતું નથી ત્યાં સુધી તેને કોઈ મારી શકતું નથી. કોઈ પોતાના ઘરમાં મરે છે, કોઈ ભાગીને જતા જતા પ્રાણ ત્યાગ કરે છે અને કેટલાક અન્ન ખાતા અને પાણી પીતા પીતા કાળના મુખમાં ચાલ્યા જાય છે. એ જ પ્રમાણે કેટલાક લોકો એવા છે જે ભોગ વિલાસનો આનંદ લઈ રહ્યા છે, ઈચ્છા અનુસાર વાહનો પર વિચરે છે, શરીરે નિરોગ છે તથા અસ્ત્રશસ્ત્રથી જેમનું શરીર કદી ઘાયલ થતું નથી તેઓ પણ યમરાજના વશમાં થઈ જાય છે. કેટલાક લોકો નિરંતર તપસ્યામાં જ વ્યસ્ત રહેતા હતા, પરંતુ તેમને પણ યમરાજના દૂત ઉપાડી ગયા. નિરંતર યોગાભ્યાસમાં પ્રવૃત્ત રહેનારા લોકો પણ શરીરથી અમર થઈ ન શક્યા. પહેલાની વાત છે, વ્રજધારી ઇન્દ્રે એકવાર સંબરાસુર પર પોતાના વજ્રનો પ્રહાર કર્યો હતો. તેની છાતીમાં ઈજા પહોંચાડી, છતાં તે અસુર મર્યો નહીં. પરંતુ કાળ આવ્યો ત્યારે તે જ વજ્રથી જ્યારે દાનવોને માર્યા તે બધા તત્કાળ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. આવું સમજીને તમારે ભય રાખવો ન જોઈએ. તમે બધા લોકો પાછા આવો. તેમને આ પ્રમાણે સમજાવવાથી તે દૈત્યો મૃત્યુનો ભય છોડીને રણભૂમિમાં પાછા આવ્યા. શુક્રાચાર્યની કહેલી ઉપરોક્ત વાતને આ શ્રેષ્ઠ પક્ષીઓએ સત્ય કરી દેખાડી, કેમ કે તે અલૌકિક યુદ્ધમાં પડીને પણ આમનું મૃત્યુ ન થયું. બ્રાહ્મણ, જરા વિચાર તો કરો, ક્યાં ઈંડાઓનું પડવું, ક્યાં તેની સાથે ઘંટનું તૂટી પડવું, અને ક્યાં માંસ મજ્જા અને રક્તથી ભરેલી ભૂમિનું બિછાનું બની જવું. આ બધી વાતો અદ્ભુત છે વિપ્રો, આ બધા સામાન્ય પક્ષી નથી. સંસારમાં દૈવ એટલે કે ભાગ્યનું અનુકૂળ થવું મહાન સૌભાગ્યનું સૂચક હોય છે. આ પ્રમાણે કહીને સમીક મુનિએ તે બચ્ચાઓને સારી રીતે જોયા અને પછી પોતાના શિષ્યોને આ પ્રમાણે કહ્યું, હવે તમે લોકો આ પક્ષીઓના બચ્ચાઓને લઈને આશ્રમમાં જાઓ અને એવા સ્થાન પર મૂકો જ્યાં બિલાડી, ઉંદર, બાજ અથવા નોળિયા વગેરેથી કોઈ ભય ન હોય. બ્રાહ્મણો, જો કે એ વાત સાચી છે કે કોઈની રક્ષા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી, કેમ કે બધા જીવો પોતાના કર્મોથી જ મરે છે અને કર્મોથી જ તેમની રક્ષા થાય છે. જેમ કે અત્યારે આ બચ્ચા યુદ્ધભૂમિમાં બચી ગયા છે, તેમ છતાં બધા મનુષ્યોએ બધા કાર્યો માટે યત્ન અવશ્ય કરવો જોઈએ, કેમ કે જે પુરુષાર્થ કરે છે તે અસફળ થવા છતાં પણ સત્પુરુષોની નિંદાને પાત્ર થતો નથી. મુનિવર સમીકના પ્રમાણે કહેવાથી તે મુનિ કુમારો તે પક્ષીઓને લઈને પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા, જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષોની શાખાઓ પર બેઠેલા ભમરા ફળોનો રસ લઈ રહ્યા હતા અને અનેક તપસ્વીઓના રહેવાથી ત્યાંની સુંદરતા અતિશય વધી ગઈ હતી. વિપ્રવર જેમિની, મુનિશ્રેષ્ઠ સમીક દરરોજ અન્ન જળ આપીને તથા બધી રીતે રક્ષણની વ્યવસ્થા કરીને તે બચ્ચાનું પાલન પોષણ કરવા લાગ્યા. એક મહિનો પસાર થતાં તે પક્ષીઓના બચ્ચા આકાશમાં એટલા ઊંચા ઉડી ગયા જ્યાં સૂર્યના રથના જવા આવવાનો માર્ગ છે. તે સમયે આશ્રમવાસી મુનિકુમારો કુતૂહલભર્યા ચંચળ નેત્રોથી તેમને જોઈ રહ્યા હતા. તે પક્ષીના બચ્ચાઓએ નગર, સમુદ્ર અને મોટી મોટી નદીઓ સહિત પૃથ્વીને ત્યાંથી રથના પેડા જેટલી જોઈ અને પછી આશ્રમ પર પાછા આવ્યા. તિર્યક યોનિમાં ઉત્પન્ન થયેલા તે મહાત્મા પક્ષી વધારે ઉડવાના કારણે પરિશ્રમથી થાકી ગયા હતા. એક દિવસ મહર્ષિ શમિક પોતાના શિષ્યો પર કૃપા કરવા માટે તેમને ધર્મતત્વનો ઉપદેશ આપી રહ્યા હતા. તે સમયે ત્યાં મહર્ષિના પ્રભાવથી તે પક્ષીઓના અંતઃકરણમાં સ્થિત જ્ઞાન પ્રગટ થઈ ગયું. પછી તો તેમણે મહર્ષિની પરિક્રમા કરી અને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યાર પછી તે બોલ્યા, મુને, આપે ભયાનક મૃત્યુથી અમારો ઉદ્ધાર કર્યો છે. આપે અમને રહેવા માટે સ્થાન, ભોજન અને જળ આપ્યું છે. આપ અમારા પિતા અને ગુરુ છો. અમે જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાનું મૃત્યુ થઈ ગયું. પિતાએ પણ અમારી રક્ષા ન કરી. આપે જ અમને જીવતદાન આપ્યું છે અને અબુદ્ધ અવસ્થામાં અમારી રક્ષા કરી છે. અમે કીડાઓની જેમ સુકાઈ રહ્યા હતા. આપે હાથીના ઘંટને ઉઠાવીને અમારા સંકટનું નિવારણ કર્યું. હવે અમે મોટા થઈ ગયા, અમને જ્ઞાન પણ થઈ ગયું, તેથી આજ્ઞા કરો, અમે આપની શી સેવા કરીએ. મહર્ષિ સમીક પોતાના પુત્ર શૃંગી ઋષિ તથા કેટલાક શિષ્યોની મધ્યમાં બેઠા હતા. તેમણે જ્યારે આ પક્ષીના બચ્ચાઓની આ શુદ્ધ સંસ્કૃતમય સ્પષ્ટ વાણી સાંભળી ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, બચ્ચાઓ, તમે સાચું કહો, તમને ક્યાં કારણે આવી વાણી પ્રાપ્ત થઈ છે? પક્ષી દેહ અને મનુષ્યની વાણી હોવાનું રહસ્ય શું છે? પક્ષીઓ બોલ્યા, મુનિવર, પ્રાચીન કાળમાં વિપુલ સ્વાન નામના એક મુનિ રહેતા હતા. તેમના બે પુત્રો હતા, શુકૃષ અને તુંબરુ. શુકૃષ પોતાના ચિત્તને વશમાં રાખનારા મહાત્મા હતા. તેમનાથી અમારા ચારેનો જન્મ થયો. અમે બધા વિનય, સદાચાર અને ભક્તિ વ સદા વિનિત ભાવે રહેતા હતા. પિતાજી સદા તપસ્યામાં સંલગ્ન રહેતા અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખતા હતા. તે સમયે તેમને જે વસ્તુઓની અભિલાષા હતી અમે તે પ્રસ્તુત કરી દેતા હતા. એક દિવસની વાત છે, દેવરાજ ઇન્દ્ર પક્ષીના રૂપમાં ત્યાં આવ્યા. તેમનું શરીર વિશાળ હતું, પાંખો તૂટી ગઈ હતી. વૃદ્ધત્વએ તેમના ઉપર અધિકાર જમાવી દીધો હતો. તેમની આંખો થોડી થોડી લાલ થઈ રહી હતી અને સંપૂર્ણ શરીર શિથિલ લાગતું હતું. તેઓ સત્ય, શોચ અને ક્ષમાનું પાલન કરનારા અત્યંત ઉદારચિત મહાત્મા મુનિશ્રેષ્ઠ શ્રીકૃષ્ણની પરીક્ષા લેવા આવ્યા હતા. તેમનું આગમન અમારા માટે શ્રાપનું કારણ બની ગયું. પક્ષી રૂપધારી ઇન્દ્રે કહ્યું, વિપ્રવર, મને બહુ જોરથી ભૂખ લાગી છે, મારી રક્ષા કરો. મહાભાગ, હું ભોજનની ઈચ્છાથી અહીં આવ્યો છું. આપ મારા માટે અનુપમ સહારો થાઓ. હું વિંધ્ય પર્વતના શિખર પર રહેતો હતો ત્યાં કોઈ પ્રબળ પક્ષીની પાંખોથી પ્રગટ થયેલા અત્યંત વેગીલા વાયુની ઝપટમાં આવીને પૃથ્વી પર પડી ગયો અને મૂર્છિત થઈ ગયો. એક સપ્તાહ સુધી મને હોશ આવ્યો નથી. આઠમા દિવસે મને ચેતના આવી. સચેત થતાં હું ભૂખથી વ્યાકુળ થઈ ગયો અને ભોજનની ઈચ્છાથી આપના શરણે આવ્યો છું. અત્યારે મને જરા પણ શાંતિ નથી. મારા મનમાં બહુ જ વ્યથા થઈ રહી છે. વિમળ બુદ્ધિવાળા મહર્ષિ, હવે આપ મારી રક્ષા માટે ભોજન આપો જેથી મારી જીવનયાત્રા ચાલુ રહે. આ સાંભળીને મહર્ષિએ તે પક્ષીરૂપધારી ઇન્દ્રને કહ્યું, હું તમારા પ્રાણોની રક્ષા માટે તમને યથેષ્ટ ભોજન આપીશ. આમ કહીને શુક્રસે ફરી તેમને પૂછ્યું, મારે તમારા માટે કેવા આહારની વ્યવસ્થા કરવી જોઈએ? તેમણે કહ્યું, મુને, મનુષ્યના માંસથી મને વિશેષ તૃપ્તિ થાય છે. ઋષિએ કહ્યું, અરે, ક્યાં મનુષ્યનું માંસ અને ક્યાં તમારી વૃદ્ધાવસ્થા! એવું લાગે છે કે જીવની દૂષિત ભાવનાઓનો સંપૂર્ણ અંત કદી થતો નથી. અથવા મારે આ બધું કહેવાની શી જરૂર? જેને આપવાની પ્રતિજ્ઞા કરી દીધી તેને આપવું જ જોઈએ. મારા મનમાં સદા આવો જ ભાવ રહે છે. ઇન્દ્રને આમ કહીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનો નિશ્ચય કરીને વિપ્રવર શુક્રસે અમને બધાને બોલાવ્યા અને અમારા ગુણોની વારંવાર પ્રશંસા કરતાં કહ્યું, પુત્રો, જો તમારા બધાના વિચારથી પિતા પરમ ગુરુ અને પૂજનીય હોય તો નિષ્કપટ ભાવે મારા વચનનું પાલન કરો. તેમની આ વાત સાંભળતા જ અમે બધાએ બહુ જ આદર સાથે કહ્યું, પિતાજી, આપ જે કંઈ પણ કહેશો, જે કાર્ય માટે અમને આજ્ઞા આપશો તેને અમારા દ્વારા પૂરું થયેલું સમજો. ઋષિ બોલ્યા, આ પક્ષી ભૂખ તૃષાથી પીડિત થઈને મારા શરણમાં આવ્યું છે. તમે લોકો શીઘ્ર એવું કરો જેથી તમારા શરીરના માંસથી ક્ષણભરાની તૃપ્તિ અને રક્તથી આની તૃષા શાંત થઈ જાય. આ સાંભળીને અમને બહુ દુઃખ થયું. અમારા શરીરમાં ધ્રુજારી અને મનમાં ભય છવાઈ ગયું. અમે એકદમ બોલી ઉઠ્યા, આમાં તો બહુ કષ્ટ છે. આ કામ અમારાથી થઈ શકશે નહીં. કોઈ પણ સમજદાર વ્યક્તિ બીજાના શરીરને માટે પોતાના શરીરનો નાશ અથવા વધ કઈ રીતે કરાવી શકે? તેથી અમે લોકો આ કામ નહીં કરીએ. અમારી વાત સાંભળીને તે મુનિ ક્રોધથી બળી ઉઠ્યા અને પોતાની લાલ લાલ આંખોથી અમને દગ્ધ કરતા રહીને પુનઃ આ પ્રમાણે બોલ્યા, અરે, મારા દ્વારા આ પક્ષી માટે પ્રતિજ્ઞા કરવા છતાં તમે લોકો આ કાર્ય કરવા નથી ઈચ્છતા તો મારા શ્રાપથી બળીને તમે લોકો પક્ષીઓનીમાં જન્મ લેશો. અમને આ પ્રમાણે કહીને તેમણે શાસ્ત્ર અનુસાર પોતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી, અર્ધદૈહિક સંસ્કારની વિધિ કરી. ત્યાર પછી તેમણે તે પક્ષીને કહ્યું, ખગશ્રેષ્ઠ, હવે તમે નિશ્ચિંત થઈને મારું ભક્ષણ કરો. મેં મારું આ શરીર તમને આહાર રૂપે સમર્પિત કરી દીધું છે. પક્ષીરાજ, જ્યાં સુધી પોતાના સત્યનું પૂર્ણરૂપે પાલન થતું રહે તે જ બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ કહેવાય છે. બ્રાહ્મણ દક્ષિણાયુક્ત યજ્ઞો અથવા અન્ય કર્મોના અનુષ્ઠાનથી પણ તે મહાન પુણ્ય પ્રાપ્ત કરી શકતા નથી જે તેમને સત્યની રક્ષા કરવાથી પ્રાપ્ત થાય છે. એતાવદેવ વિપ્રશ્ય બ્રાહ્મણત્વમ પ્રચક્ષતે યાવત પતગજાત્યગ્રહ સ્વસત્ય પરિપાલનમ નયજ્ઞેર દક્ષિણાર્વદ્ભિસ્તત પુણ્યમ પ્રાપ્યતે મહત કર્મણાન્યેન વા વિપ્રયેર્ત સત્ય પરિપાલનાત. અધ્યાય 3 શ્લોક સંખ્યા 47-48. મહર્ષિનું આ વચન સાંભળીને પક્ષીરૂપધારી ઇન્દ્રના મનમાં ભારે વિસ્મય થયો. તેઓ પોતાના દેવરૂપમાં પ્રગટ થઈને બોલ્યા, વિપ્રવર, મેં આપની પરીક્ષા માટે અપરાધ કર્યો છે. શુદ્ધ બુદ્ધિવાળા મહર્ષિ, આપ આને માટે મને ક્ષમા કરો. જણાવો આપની શી ઈચ્છા છે જેને હું પૂરી કરું? પોતાના સત્ય વચનનું પાલન કરવાથી આપને માટે મને અતિ પ્રેમ ઉત્પન્ન થયો છે. આજથી આપના હૃદયમાં ઇન્દ્ર સંબંધી જ્ઞાન થશે. હવે આપની તપસ્યા અને ધર્મમાં કોઈ વિઘ્ન આવશે નહીં. આમ કહીને જ્યારે ઇન્દ્ર ચાલ્યા ગયા ત્યારે અમે લોકોએ ક્રોધે ભરેલા પિતાજીના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, તાત, અમે મૃત્યુથી ડરી ગયા હતા. મહામતે, આપ અમારા અપરાધને ક્ષમા કરો. અમને જીવન બહુ પ્રિય છે. ચામડી, હાડકાં અને માંસના સમૂહ તથા લોહી અને પરુથી ભરેલા આ શરીરમાં જ્યાં અમારે સહેજ પણ આસક્તિ ન રાખવી જોઈએ ત્યાં અમારી આટલી આસક્તિ છે. મહાભાગ, કામ, ક્રોધ વગેરે દોષ જીવના પ્રબળ શત્રુ છે. તેનાથી વિવશ થઈને લોકો જે રીતે મોહને વશીભૂત થઈ જાય છે તે આપ સાંભળો. આ શરીર એક બહુ મોટું નગર છે. પ્રજ્ઞા જ તેનો કિલ્લો છે. હાડકાં જ એના થાંભલાનું કામ આપે છે. ચામડું જ આ નગરની દિવાલ છે જે સંપૂર્ણ નગરને રોકીને સ્થિત છે. માંસ અને ચરબીનો તેના ઉપર લેપ કરેલો છે. આ નગરના 9 દરવાજા છે. એની રક્ષામાં બહુ પ્રયાસ કરવો પડે છે. નસનાડીઓ તેની બધી બાજુથી ઘેરીને સ્થિત છે. ચેતન પુરુષ જ આ નગરના રાજા રૂપે વિરાજમાન છે. તેના 2 મંત્રી છે, બુદ્ધિ અને મન. એ બંને પરસ્પર વિરોધી છે અને આપસમાં વેર વાળવા માટે બંને પ્રયત્ન કરતા રહે છે. 4 એવા શત્રુ છે જે તે રાજાનો નાશ ઈચ્છે છે. તેમના નામ છે કામ, ક્રોધ, લોભ તથા મોહ. જ્યારે રાજા તે 9 દરવાજાઓને બંધ કરી રાખે છે ત્યારે તેની શક્તિ સુરક્ષિત રહે છે અને તે સદા નિર્ભય રહે છે. એ સર્વને માટે અનુરાગ રાખે છે તેથી શત્રુ તેનો પરાભવ કરી શકતા નથી. પરંતુ જ્યારે તે નગરના બધા દરવાજા ખુલ્લા મૂકી દે છે તે સમયે રાગ નામનો શત્રુ નેત્ર વગેરે દ્વારા પર આક્રમણ કરે છે. તે સર્વત્ર વ્યાપ્ત રહેનારો બહુ વિશાળ અને 5 દરવાજાઓથી નગરમાં પ્રવેશ કરે છે. તેની પાછળ 3 બીજા ભયંકર શત્રુ નગરમાં ઘૂસી જાય છે. 5 ઇન્દ્રિયરૂપી દ્વારોથી શરીરની અંદર પ્રવેશ કરીને રાગ, મન તથા અન્ય અન્ય ઇન્દ્રિયો સાથે સંબંધ જોડે છે. આ પ્રમાણે ઇન્દ્રિય અને મનને વશમાં કરીને તે દુર્ધર્ષ થઈ જાય છે અને બધા દરવાજાઓને કાબૂમાં રાખીને કિલ્લાને તોડી નાખે છે. મન અને રાગના આધીન જોઈને બુદ્ધિ તત્કાળ નષ્ટ થઈ જાય, એટલે કે પલાયન થઈ જાય છે. જ્યારે મંત્રી સાથે રહેતા નથી ત્યાં અન્ય પૂર્વાસી પણ તેને છોડી દે છે. પછી શત્રુઓને તેના છિદ્રનું જ્ઞાન થઈ જવાથી રાજા તેના દ્વારા નાશ પામે છે. આ પ્રમાણે રાગ, મોહ, લોભ તથા ક્રોધ એ દુરાત્મા શત્રુ મનુષ્યની સ્મરણ શક્તિનો નાશ કરનારા છે. રાગથી કામ થાય છે, કામથી લોભ જન્મે છે, લોભથી સમોહ અવિવેક થાય છે અને સમોહથી સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિની ભ્રાંતિથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય સ્વયં પણ નષ્ટ, કર્તવ્ય ભ્રષ્ટ થઈ જાય છે. રાગાત કામઃ પ્રભવતિ, કામા અલ્લોભો બીજાયતે, લોભા દ ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અધ્યાય 3 શ્લોક સંખ્યા 71-72. આ પ્રમાણે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ચૂકી છે, જે રાગ અને લોભની પાછળ ચાલનારા છે તથા જેમણે જીવનનો બહુ લોભ છે એવા અમારા લોકો પર પ્રસન્ન થાઓ. મુનિશ્રેષ્ઠ, આપે જે શ્રાપ આપ્યો છે તે અમને લાગુ ન થાય. તામસી યોની બહુ કષ્ટપ્રદ હોય છે, અમે તેને કદી પ્રાપ્ત ન થઈ. ઋષિએ કહ્યું, પુત્રો, આજ સુધી મારા મુખથી કદી જૂઠી વાત નીકળી નથી, તેથી મેં જે કહ્યું છે તે કદી મિથ્યા થશે નહીં. હું અહીં દેવ એટલે ભાગ્યને પણ પ્રધાન કારણ માનું છું. તેની સામે પુરુષાર્થ વ્યર્થ છે. આજે દેવે મારી પાસે આ યોગ્ય કર્મ કરાવી નાખ્યું જેની મેં મનમાં કદી કલ્પના પણ કરી ન હતી. પુત્રો, તમે લોકોએ પ્રણામ કરીને મને પ્રસન્ન કર્યો છે, તેથી ત્રિયક યોનિમાં જન્મ લેવા છતાં તમને પરમ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાનથી જ તમને સન્માર્ગના દર્શન થશે. તમારા દુઃખ અને પાપ ધોવાઈ જશે ને તથા તમારા મનમાં કોઈ પ્રકારનો સંશય નહીં થાય. આ પ્રમાણે મારી કૃપાથી તમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશો. ભગવાન, આ પ્રમાણે પૂર્વકાળમાં દેવવશ પિતાએ અમને શ્રાપ આપી દીધો. ત્યારથી ઘણા સમય બાદ અમે બીજી યોનિમાં આવ્યા, યુદ્ધભૂમિમાં ઉત્પન્ન થયા અને પછી આપના દ્વારા અમારું પાલન થયું. દ્વિજશ્રેષ્ઠ, આજ અમારી પક્ષી યોનિમાં આવવાની કહાની છે. સંસારમાં કોઈ પણ જીવ એવો નથી જેને દેવ દ્વારા મુશ્કેલી ન આવી હોય, કેમ કે સમસ્ત જીવજંતુઓની ચેષ્ટા દેવને આધીન છે. નાસ્ત્ય સ અવિહ સંસારે યોન દૃષ્ટેન બાધ્યતે, સર્વેષામેવ જંતુનામ દેવાધીનમ હિ ચેષ્ટિતમ. 3 અધ્યાયનો 81 શ્લોક. માર્કંડેજી કહે છે, તેની વાત સાંભળીને મહાભાગ સમીક મુનિએ પોતાની પાસે બેઠેલા દ્વિજોને કહ્યું, મેં તમને લોકોને પહેલાં જ કહ્યું હતું કે આ કોઈ સાધારણ પક્ષીઓ નથી, કોઈ શ્રેષ્ઠ દ્વિજ છે જેઓ અલૌકિક યુદ્ધમાં જન્મ લઈને પણ મૃત્યુને પ્રાપ્ત થયા નથી. ત્યાર પછી મહાત્મા સમીકે અત્યંત પ્રસન્ન થઈને તેમને જવાની આજ્ઞા આપી. પછી તેઓ વૃક્ષલતાઓથી સુશોભિત પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યગીરી પર ચાલ્યા ગયા. ત્યારથી આજ સુધી તે ધર્માત્મા પક્ષીઓ તપસ્યા અને સ્વાધ્યાયમાં સંલગ્ન થઈને સમાધિ માટે દૃઢ નિશ્ચય કરીને તે પર્વત પર જ નિવાસ કરે છે. અધ્યાય 2 સમાપ્ત. માર્કંડેય પુરાણ અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.